श्रीमद् देवी भागवत स्कंद 11 अध्याय 24 कामना सिद्धि अने उपद्रव शांति माटे गायत्री ना विधविध प्रयोग नारद जी कह्यु। नारायण महाभाग करुणानिधि, हवे आप गायत्री ना पुरस्वरण पछी गायत्री ना शांति आदि प्रयोगों संक्षेप में कहो। भगवान नारायण कहे छे, ब्रह्माना विग्रह माथी प्रगट थेला नारद, तमे अत्यंत गुह्य विषय पूछ्यो छे। कोई पण दृष्ट अथवा कृपण मनुष्यनी सामे आ विषयनी चर्चा करवी नहीं। हवे शांतिना प्रकार कहूँ छू। ब्राह्मणे दुधाळी समिधोथी 1000 गायत्री जप करीने हवन करवो। समिधो खीजड़ीनी होवी जोईए, तेनाथी भौतिक रोग अने ग्रह शांत थई जाय छे। अथवा सर्व भौतिक रोगोनी शांति माटे ब्राह्मणे पीपळो, उमड़ो, पाकड़ अने वड़नी समिधोथी हवन करवू। जप अने होम पछी हाथमां जळ लईने सूर्यनुं तर्पण करवू। आनाथी शांति मळे छे। साथळ सुधी पाणीमां उभा रही गायत्री जप करीने मनुष्य सर्व दोषो शांत करी शके छे। कंठ सुधी जळमां उभा रही जप करवाथी प्राणांते भय दूर थाय छे, प्राणांतनो भय दूर थाय छे। सर्व प्रकारनी शांति माटे जळमां डूबीने गायत्रीनो जप करवो जोईए એમ કહેવાયું છે। હવે બીજો પ્રયોગ, સોનું, ચાંદી, તાંબુ, માટી અથવા કોઈ દૂધવાળા લાકડાના પાત્રમાં રાખેલા પંચગવ્ય દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં દૂધવાળા વૃક્ષની સમિધોથી 1000 ગાયત્રી મંત્ર બોલીને હવન કરવો। આ કાર્ય ધીરે ધીરે કરવું। પ્રત્યેક આહુતિ વખતે મંત્ર બોલવો અને પાત્રમાં રાખેલા પંચગવ્યથી સમિધિનો સ્પર્શ કરીને હોમવી। આ પ્રમાણે 1000 આહુતિઓ આપવી। હવન પછી 1000 ગાયત્રી મંત્ર બોલીને પાત્રમાં રહેલા પંચગવ્યનું અભિમંત્રણ કર્યા પછી મંત્રનું સ્મરણ કરતા કરતા દર્ભ દ્વારા પંચગવ્યથી તે સ્થાનનું પ્રોક્ષણ કરવું। પછી ત્યાં જ બલિ આપીને ઈષ્ટ દેવતાનું ધ્યાન કરવું। આમ કરવાથી અભિચાર વડે ઉત્પન્ન થયેલી કૃત્ય અને પાપનો નાશ થઈ જાય છે। જ્યાં પ્રમાણે કરે છે દેવતાઓ, ભૂત અને પિશાચ તેના વશમાં રહે છે અને તેથી ઘર, ગામ, નગર અને રાષ્ટ્ર પર તેઓ અનિષ્ટ પ્રભાવ પાડી શકતા નથી। પૃથ્વી પર ચતુષ્કોણ મંડળ કરી તેની મધ્યમાં ગાયત્રી મંત્ર બોલીને ત્રિશૂળ દાટી દેવું। આનાથી પિશાચોના આક્રમણથી મનુષ્ય બચી જાય છે। અથવા સર્વ શાંતિ માટે ઉપર કહેલા કર્મમાં જ ગાયત્રીના 1000 મંત્રથી અભિમંત્રિત કરીને ત્રિશૂળ દાટવું। ત્યાં સોનું, ચાંદી, તાંબુ અથવા માટીનો નવો દિવ્ય કળશ સ્થાપિત કરવો। તે કળશ છિદ્ર વિનાનો હોવો જોઈએ। તેના પર વસ્ત્ર વીંટળાવવું, રેતીની વેદી પર કળશને સ્થાપી વેદીપાઠી બ્રાહ્મણોએ તેમાં જળ ભરવું, પછી શ્રેષ્ઠ બ્રાહ્મણો ચારે દિશાઓના તીર્થોનું તેમાં હવન કરે। ઇલાયચી, ચંદન, કપૂર, જાયફળ, ગુલાબ, માલતી, બિલીપત્ર, વિષ્ણુકાંતા, સહદેવી, ધાન એટલે કે ડાંગર, જવ, તલ, સરસવ તથા દુધાળા વૃક્ષ અથવા પીપળો, ઉમરો, પાકળ અથવા વડના ખૂણા પાન તે કળશમાં પધરાવવા, તેમાં 27 દર્ભથી ગૂંથેલો કૂચડો મૂકો। આ પ્રમાણે બધો વિધિ થઈ ગયા પછી સ્નાન આદિ કરીને પવિત્ર થયેલ જીતેન્દ્રિય બુદ્ધિમાન બ્રાહ્મણે 1000 ગાયત્રી મંત્રોથી તે કળશને અભિમંત્રિત કરે। વેદજ્ઞ બ્રાહ્મણો ચારે દિશાઓમાં બેસીને સૂર્યાદિ દેવતાઓના મંત્રોના પાઠ કરે, સાથે સાથે તે અભિમંત્રિત જળથી પોક્ષણ કરવું અને તેનાથી અભિષેક કરતા કરતા તે જળ પીવડાવવું। આ પ્રમાણે વિધિ સંપન્ન કરનાર મનુષ્ય ભૌતિક રોગો અને ઉપચારોથી મુક્ત થઈને પરમ સુખી થઈ શકે છે। આ અભિષેકના પ્રભાવથી મૃત્યુના મુખમાં ગયેલો મનુષ્ય પણ મુક્ત થઈ જાય છે। દીર્ઘ જીવન ધારણ કરવાની ઈચ્છાવાળા રાજાને વિદ્વાનોએ આવું અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપવી। નારદ, અભિષેક સંપન્ન થયા પછી ઋત્વિજોને દક્ષિણામાં 100 ગાયો આપવી। દક્ષિણા એટલી આપવી જોઈએ જેટલાથી બ્રાહ્મણો સંતુષ્ટ થાય, અથવા શક્તિ પ્રમાણે દક્ષિણા આપી શકાય. બ્રાહ્મણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગાયત્રીના 100 જપ કરવા, તેનાથી તે ભૌતિક રોગ અને વિચારથી થયેલા મોટા ભયથી મુક્ત થઈ જાય છે. બ્રાહ્મણે ગળોના ટુકડા કરી તેને દૂધમાં ભીંજવીને અગ્નિમાં આહુતિ આપવી, આ હોમને મૃત્યુંજય કહે છે. આ હોમમાં દરેક પ્રકારની વ્યાધિઓનો નાશ કરવાની શક્તિ છે. તાવની શાંતિ માટે આંબાના પાંદડાઓનો દૂધમાં ભીંજવીને હોમ કરવો. દૂધમાં ભીંજવેલી વજ એક વનસ્પતિથી હવન કરવાથી ક્ષયરોગ મટે છે. દૂધ દહીં અને ઘીનો હોમ કરવાથી ક્ષયરોગ નાશ પામે છે. ખીરનું હવન કરીને તે ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી પ્રસાદ રૂપે પ્રાસન કરવાથી પણ ક્ષયરોગ શાંત થાય છે. સોમવલ્લીના કટકા દૂધમાં ભીંજવી અમાસના દિવસે હોમ કરવાથી ક્ષયરોગ શાંત થાય છે. શંખના વૃક્ષના ફૂલથી હવન કરવાથી કુષ્ઠરોગ મટે છે. અપામાર્ગ એટલે અધેડાના બીજથી હવન કરવામાં આવે તો વાયુનો રોગ મટે છે. દૂધવાળા વૃક્ષોની સમિધા હોમવાથી ઉન્માદ નાશ પામે છે. ઉમરાની સમિધા હોમવાથી પ્રમેહ મટે છે. મધ અથવા શેરડીના રસનો હોમ કરવાથી પણ પ્રમેહનો રોગ મટે છે. દૂધ દહીં અને ઘીનો હોમ કરવાથી અથવા કપિલા ગાયનું ઘી હોમવાથી મસુરિકા નામનો પગનો રોગ મટે છે. ઉમરો વડ અને પીપળાની સમિધો હોમવાથી ગાય હાથી અને ઘોડાના રોગ મટે છે. ઘરમાં કીડીઓનો કે મધમાખીઓનો ઉપદ્રવ થયો હોય તો ખીજડીની સમિધા ઘીમાં પલાળીને 100 વાર હોમ કરવો અને ભાતમાં ઘી નાખીને જ્યાં જ્યાં ઉપદ્રવ થયો હોય ત્યાં ત્યાં બલી મૂકવાથી આ ઉપદ્રવ શાંત થાય છે. વીજળી પડવી, ધરતીકંપ અને અકસ્માત જેવા ઉપદ્રવમાં 7 દિવસ સુધી જંગલી નેતરની સમિધોનો હોમ કરવાથી દેશમાં શાંતિ સ્થપાય છે. 100 વાર મંત્ર બોલી માટીના ઢેફાને જે દિશામાં ફેંકવામાં આવે તે દિશામાંથી અગ્નિ વાયુ અને શત્રુઓનો ભય રહેતો નથી. બંધનમાં પડેલો મનુષ્ય મનથી ગાયત્રી મંત્રનો જપ કરે તો બંધન મુક્ત થઈ જાય છે. જેને ભૂત રોગ કે ઝેરનો ઉપદ્રવ વગેરેનો ઉપદ્રવ થયો હોય તેને દર્ભનો સ્પર્શ કરી ગાયત્રી મંત્રનો જપ કરવો તો તે આવા ઉપદ્રવમાંથી મુક્ત થાય છે. અથવા ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરેલું જળ પીવાથી ભૂત વગેરેથી મુક્ત થાય છે. ભૂત વગેરેની શાંતિ માટે 100 વાર મંત્ર જપીને ભસ્મ ધારણ કરવી. આમ કરવાથી મનુષ્ય સર્વ વ્યાધિ મુક્ત થઈને 100 વર્ષ સુધી આનંદપૂર્વક જીવે છે. આ પ્રકારના કાર્ય મનુષ્ય સ્વયં ન કરી શકે તો દક્ષિણા આપીને બ્રાહ્મણ પાસે શાંતિ અર્થે કરાવવા જોઈએ. પુષ્ટિ, શ્રી અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે બ્રાહ્મણે પુષ્પોની આહુતિ આપવી. લક્ષ્મી ઈચ્છનારે લાલ પુષ્પની આહુતિ આપવી, તેનાથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. બિલ્લાના ફળના ટુકડા, બીલીપત્ર અને ફૂલથી હવન કરવાથી મનુષ્ય ઉત્તમ લક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે. દૂધ ઘી મિશ્રિત સમિધો પણ બીલી વૃક્ષની હોવી જોઈએ. આવી 100-100 આહુતિઓ 7 દિવસ સુધી આપવાથી તે લક્ષ્મી પ્રાપ્ત કરવાનો અધિકારી બને છે. દૂધ દહીં અને ઘી સહિત ડાંગરનો હોમ કરવાથી ઈચ્છિત કન્યા પત્ની મળે છે. અને કન્યા જો એ જ વિધિથી હવન કરે તો તેને ઈચ્છિત પતિ મળે છે. 1 અઠવાડિયા સુધી લાલ કમળની 100 આહુતિ આપવાથી સુવર્ણ પ્રાપ્ત થાય છે. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને સૂર્યનું તર્પણ કરવાથી જળમાં છુપાયેલું સોનું પ્રાપ્ત થાય છે. અન્નનું હવન કરવાથી અન્ન તથા ડાંગરનું હવન કરવાથી ડાંગરનો અધિપતિ થાય છે. વાછડાના છાણના અડાયાનો ભૂકો હોમવાથી પશુધન પ્રાપ્ત થાય છે. દૂધ અને ઘી મિશ્રિત પ્રિયંગુ એટલે કાંગ હોમવાથી પ્રજાની પ્રાપ્તિ થાય છે. ખીર બનાવીને હોમવાથી અને તે ખીર ભગવાન સૂર્યને અર્પણ કરી ઋતુકાળે નાહેલી સ્ત્રીને ખવડાવે તેને ઉત્તમ પુત્ર જન્મે છે. ખાખરાના અગ્રભાગની સમિધોનું હવન કરવાથી મનુષ્યને આયુષ્ય પ્રાપ્ત થાય છે. પીપળો, ઉમરો, વડ અને પાકળની સમિધોને સમિધ્વના હવનથી પણ આયુષ્ય પ્રાપ્ત થાય છે. દૂધાળા વૃક્ષના અગ્રભાગની સમિધો દૂધ દહીં અને ઘી મિશ્રિત તથા ડાંગરની સો આહુતિ આપવાથી મનુષ્ય સોનું અને આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે. સોનેરી કમળની આહુતિ આપવાથી 100 વર્ષનું આયુષ્ય મળે છે. ધરો દૂધ મધ અથવા ઘીથી દરરોજ 100-100 આહુતિ 1 સપ્તાહ સુધી આપવાથી અપમૃત્યુ દૂર થઈ જાય છે. એ જ પ્રમાણે સમી એટલે ખીચડીની સમિધો અન્ન ખીર અને ઘી દ્વારા 100-100 આહુતિઓ 7 દિવસ સુધી આપનારનું અપમૃત્યુ ટળી જાય છે. વડ કે ખીચડીના વૃક્ષની સમિધોનું હવન કરીને ખીરની 1 સપ્તાહ સુધી રોજ 100-100 આહુતિઓ આપવાથી અપમૃત્યુ ટળી જાય છે. માત્ર દૂધ પીને જ ગાયત્રી જપ કરનાર 1 સપ્તાહમાં મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે. મૌન ધારણ કરીને ઉપવાસી રહીને 3 રાત્રિ સુધી જપ કરવાથી યમપાશથી છૂટી જાય છે. જળમાં ડૂબ્યા રહીને જપ કરે તો તે જ ક્ષણે મૃત્યુથી છૂટી જાય છે. બિલીના વૃક્ષ નીચે બેસીને જપ કરવાથી 1 મહિનામાં રાજ્ય પ્રાપ્ત થાય છે. મૂળ ફળ અને પાંદડા સાથે બિલીની આહુતિ આપવાથી રાજ્યપદ મળે છે. કમળની 100 આહુતિઓ આપવાથી મનુષ્ય શત્રુરહિત રાજ્ય પ્રાપ્ત કરે છે. ડાંગર સહિત રાબ હોમવાથી ગામ મળે છે, ગામ મેળવે છે. પીપળાના વૃક્ષની સમિધોનો હોમ કરવાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય છે. નેતરના પાંદડા કે ફૂલથી હોમ કરનારને સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે. દૂધ મિશ્રિત નેતરના પાંદડાથી અથવા ખીરની 100 આહુતિ આપવામાં આવે તો 1 સપ્તાહમાં જળવૃષ્ટિ થાય છે. અથવા નાભી સુધી જળમાં ઉભા રહીને 1 સપ્તાહ સુધી જપ કરવાથી જળવૃષ્ટિ થાય છે. જળમાં ભસ્મની 100 આહુતિ આપવાથી અતિવૃષ્ટિ અટકાવી શકાય છે. ખાખરાની સમિધોથી હવન કરવાથી બ્રહ્મ તેજ પ્રાપ્ત થાય છે. ખાખરાના પુષ્પોની આહુતિઓ સર્વ કામનાઓ પૂરી કરે છે. દૂધની આહુતિ સ્મરણ શક્તિ તથા ઘીની આહુતિ બુદ્ધિ વધારે છે. બ્રાહ્મીના રસને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરીને પીવામાં આવે તો નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મીના ફૂલોનો હોમ કરવાથી સુગંધ તથા તંતુઓના હવનથી તંતુઓ જેવું વસ્ત્ર મળે છે. મધમિશ્રિત બિલીના પુષ્પોની આહુતિઓ ઈચ્છિત મનુષ્યને વશ કરનારી છે. જળમાં ઉભા રહી ગાયત્રી મંત્ર બોલતા નિત્ય અંજલિથી પોતાના ઉપર અભિષેક કરનાર મનુષ્ય બુદ્ધિ આરોગ્ય દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે. જો બ્રાહ્મણ યજમાનના નિમિત્તે કરે તો તે યજમાનને પણ તૃષ્ટિ પ્રાપ્ત થાય છે. આયુષ્ય ઈચ્છનાર બ્રાહ્મણે કોઈ પવિત્ર સ્થાનમાં બેસીને વિધિપૂર્વક દરરોજ 1000 ગાયત્રી જપ કરવા તેનાથી ઉત્તમ આયુષ્ય મળે છે. જો આયુષ્ય અને આરોગ્ય બંનેની કામના હોય તો સાધકે 2 મહિના સુધી ગાયત્રી મંત્રનો નિયમપૂર્વક જપ કરવો. આયુ આરોગ્ય અને લક્ષ્મી ઈચ્છનારે 3 મહિના સુધી અને આયુ આરોગ્ય લક્ષ્મી પુત્ર સ્ત્રી અને યજ્ઞની કામના વાળાએ 4 મહિના સુધી જપ કરવા. પુત્ર સ્ત્રી આયુ આરોગ્ય લક્ષ્મી અને વિદ્યાની કામના વાળા મનુષ્યએ 5 મહિના સુધી દરરોજ 1000 જપ કરવાનું વિધાન છે. આમાં જેટલા મનોરથો હોય તે ક્રમમાં મહિનાઓની સંખ્યા પણ વધારવી જોઈએ. એક પગ પર આધાર વિના ઉભા રહી હાથ ઉપર રાખીને 1 મહિના સુધી દરરોજ 300 ગાયત્રી મંત્રનો જપ કરનાર બ્રાહ્મણની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે 1 મહિના સુધી દરરોજ 1100 જપ કરવાથી બ્રાહ્મણની કોઈ અભિલાષા અધૂરી રહેતી નથી. પ્રાણ અને અપાન વાયુને રોકીને 300 ગાયત્રી મંત્રનો 1 મહિના સુધી જપ કરનારને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે 1100 મંત્રનો જપ કરનાર પુરુષને સર્વસ્વની પ્રાપ્તિ થઈ જાય છે. કૌશિક મુનિનું વચન છે કે એક પગ પર ઉભા રહીને હાથ અદ્ધર રાખીને શ્વાસ રોકીને રોજના 100 ગાયત્રી મંત્રો પ્રમાણે 1 મહિનો જપ કરે તો તેની ઈચ્છિત કામનાઓ પૂરી થાય છે. આ જ પ્રમાણે 1300 મંત્ર દરરોજ મહિના સુધી કરનારને સમગ્ર મનોરથો પ્રાપ્ત થઈ જાય છે. જળમાં ડૂબ્યા રહીને 100 મંત્રોના નિયમથી 1 મહિના સુધી જપ કરનારની અભિલાષા પૂરી થાય છે. આ જ પ્રમાણે 1300 જપ મહિના સુધી કરનારની સંપૂર્ણ કામનાઓ પૂરી થઈ જાય છે. जो एक पग पर आधार विना हाथ ऊंचा राखीने उभा रहीने एक वर्ष सुधी जप करे रात्रे मात्र हविष्यान खाई ये मनुष्य ऋषि बनी जाए छे। आ प्रमाणे बे वर्ष तप करे तो तेनी वाणी अमोघ अफर थई जाए छे। अर्थात ये जे कहे ते थईने ज रहे छे। आवा नियम थी त्रण वर्ष सुधी जप करनार मनुष्य त्रिकाल ज्ञानी थई जाए छे। जो चार वर्ष सुधी जप करे तो स्वयं भगवान सूर्य तेने सामे आवीने दर्शन आपे छे। पांच वर्ष सुधी जप करवाथी अणिमादी सिद्धिओ प्राप्त थई जाए छे। छ वर्ष सुधी आ प्रमाणे जप करे तो ते पुरुषमां इच्छा प्रमाणे रूप धारण करवानी शक्ति प्राप्त थाय छे। सात वर्ष सुधी जप करवाथी देवत्व, नव वर्ष सुधी जप मनुत्व अने दस वर्षमां इंद्र पद प्राप्त थई जाय छे। अग्यार वर्ष सुधी जप करवाथी साधक प्रजापति तथा बार वर्ष सुधी जप करवाथी ब्रह्मा थवानी योग्यता प्राप्त करे छे। आ प्रमाणे तप करीने नारदादी ऋषिओએ समस्त લોકો પર વિજય પ્રાપ્ત કર્યો છે। કેટલાક ઋષિઓ માત્ર શાકાહાર કરતા હતા, કેટલાક ફળમૂળ અને દૂધનો આહાર કરતા હતા, કેટલાક ઋષિઓ ઘી પીતા હતા, કેટલાક સોમરસ પીતા અને કેટલાક ચરુ ભક્ષણ કરતા હતા, કેટલાક તપસ્વીઓ પખવાડિયામાં માત્ર એકવાર જમતા હતા અને કેટલાક દરરોજ ભિક્ષા માગીને ખાતા હતા, ઘણા ઋષિઓ હવેશ્યાન ખાતા હતા। પ્રમાણે ઋષિઓએ કઠોર તપ કર્યું છે। હવે પાપોની શુદ્ધિ માટે બ્રાહ્મણોએ 3000 ગાયત્રી જપ કરવા, એક મહિના સુધી દરરોજ જપ કરવાથી સોનાની ચોરીના પાપથી મુક્ત થઈ જાય છે। જો મહિના સુધી દરરોજ 3000 ગાયત્રી જપ કરે તો મદિરા પાનના પાપથી મુક્ત થાય છે। દરરોજ 3000 ગાયત્રી જપ એક મહિના સુધી કરનાર મનુષ્ય જો ગુરુપત્ની સાથે વ્યભિચાર કર્યો હોય તો પણ તે પવિત્ર થઈ જાય છે। જંગલમાં ઝૂંપડી બનાવીને ત્યાં રહીને એક મહિના સુધી દરરોજ 3000 ગાયત્રી જપ કરે તો કૌશિક મુનિના વચન પ્રમાણે તે બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થઈ જાય છે। પાણીમાં ડૂબ્યા રહીને 12 દિવસ સુધી દરરોજ 1000 ગાયત્રી જપ કરે તો ઘોર પાપી મનુષ્ય પણ પાપ મુક્ત થઈ જાય છે। પ્રાણાયામ કરીને મૌન રહીને એક મહિના સુધી 3000 ગાયત્રી જપ કરવાથી મહાન પાપી મનુષ્ય પણ અપાર ભયથી મુક્ત થઈ જાય છે। 1000 પ્રાણાયામ કરવાથી બ્રહ્મ હત્યારો પણ પવિત્ર થઈ જાય છે। પ્રાણ અને અપાન વાયુને ઉપર ચડાવીને સંયમપૂર્વક ગાયત્રી મંત્રનો 6 વાર અભ્યાસ કરવો, આ પ્રાણાયામ સર્વ પાપ નાશક છે। એક મહિના સુધી દરરોજ 1000 ગાયત્રીનો પ્રાણાયામ પૂર્વક અભ્યાસ કરવાથી રાજા પવિત્ર બને છે। બ્રાહ્મણને જો ગો હત્યાનું પાપ લાગ્યું હોય તો તેની શુદ્ધિ માટે 12 દિવસ સુધી 3000 ગાયત્રી જપ કરવા, 10000 ગાયત્રી જપ બ્રાહ્મણને અજાણી સ્ત્રી સાથે મૈથુન કર્યું હોય તો તેના પાપમાંથી કે ચોરી, પ્રાણી હિંસા અને અભક્ષ ભક્ષણના પાપમાંથી શુદ્ધિ કરે છે। 100 વખત પ્રાણાયામ કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। જો મનુષ્ય સર્વ પ્રકારના પાપોથી ગ્રસ્ત હોય તો તેની શુદ્ધિ માટે વનમાં રહીને 1 મહિના સુધી દરરોજ 1000 ગાયત્રી જપ કરવા જોઈએ। 24000 ગાયત્રી જપને કૃચ્છ વ્રત કહે છે। 64000 ગાયત્રી જપ ચાંદ્રાયણ વ્રતની બરાબર છે। જો પ્રાતઃ સાયં બંને સંધ્યા ટાણે પ્રાણાયામ કરીને ગાયત્રીના 100 મંત્રોનો જપ કરવામાં આવે તો તેના સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે। જળમાં ડૂબીને દરરોજ 100 જપ કરનાર મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે। નારદ આ પ્રમાણે શાંતિ અને શુદ્ધિના પ્રસંગનું વિસ્તારથી વર્ણન કર્યું। આ બધા પ્રસંગો ગોપનીય ગુપ્ત રાખવા, આ પ્રમાણે સદાચારના કાર્યોનું સંક્ષેપમાં વર્ણન કર્યું। આનું વિધિવત આચરણ કરવાથી મહામાયા દુર્ગા પ્રસન્ન થઈ જાય છે। નિત્ય નૈમિતિક અને કામ્ય કર્મમાં જે મનુષ્ય વિધિ પ્રમાણે આચરણ કરે છે તેને ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે। મનુષ્યનો પ્રથમ ધર્મ આચાર છે અને ધર્મની અધિષ્ઠાત્રી ભગવતી જગદંબા છે। આ પ્રકારે બધા જ શાસ્ત્રોમાં આચાર ધર્મનું ફળ કહેલું છે। નારદ. આચારવાન પુરુષ હંમેશા પવિત્ર, સુખી અને ધન્ય છે. આ સત્ય છે, સત્ય છે. આચારવાન સદા પૂતઃ, સદૈવ આચરવાન સુખી, આચરવાન આચારવાન સદા ધન્ય. સત્યમ સત્યમ ચ નારદ. સ્કંદ 11મો અધ્યાય 24મો શ્લોક 98. સદાચારના આચરણથી દેવી અત્યંત પ્રસન્ન થાય છે. જો કે એવું સાંભળવામાં આવે છે કે મનુષ્ય અઢળક સંપત્તિથી સુખી થાય છે, પરંતુ સદાચારથી તો મનુષ્યને આ લોક અને પરલોક બંને જગાએ સુખ પ્રાપ્ત થાય છે. એવા સદાચારના પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું. નારદ, હવે બીજો કયો પ્રસંગ સાંભળવો છે? અધ્યાય 24 સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવતનો 11મો સ્કંદ સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.